સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણીં ચ હસિતં યસ્યાસ્તિ વે મંગલં નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં ઋણાં પરં મંગલં વક્ત્રં મંગલ કૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલં. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ નારાયણદાસજી સ્વામી એમના બાળપણના પ્રસંગો એમનું આપણે શ્રવણ કરતા હતા. અર્જણ ભગત એ જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ સંતો માટેની નવી ધર્મશાળાનું કામ ચાલુ કર્યું, ત્યાં સેવામાં ગયા. સંતોનો યોગ, કથા વાર્તા અને અક્ષરધામના મુક્ત એટલે તેજીને ટકોર હોય. એ તો આપણે છે કે દરરોજ સવાર સાંજ સંતો કથા વાર્તામાં ડફણા મારે તોય એમના વૈરાગ્યના સંસ્કારો ઉદય થયા. ગુણાતીતાનંદ સ્વામી સાથે એવું તો હેત થઈ ગયું કે સ્વામી હવે વણ સંભાયરા સાંભળે. અને સમય મળે, સંજોગ મળે એટલે તરત સ્વામીની સેવામાં હાજર થઈ જાય. પછી બાનું મળવું જોઈએ એમ. આપણે એવું હોય ને, ગમતું હોય ત્યાં જવું હોય ને તો બહાનું મળવું જોઈએ. પછી ભલે ને ગમે એવો કોરોના હોય તોય બહાર નીકળી જઈએ. કર્ફ્યુ લાગી ગયો હોય ને તોય તે 9 વાગ્યા પછી નીકળી જાય. બહાનું મળવું જોઈએ. એમ ઘેરેથી કાળાભાઈ પિતાજી એમનો એટલો સહકાર નહીં, એમને રૂચે પણ નહીં, ગમે પણ નહીં, પણ છતાંય અર્જુન ભગત છે એ કુનેહથી નીકળી જાય. એ જ્યારે ધર્મશાળાનું કામ ચાલતું હતું એમાં સવાર સાંજ કથા વાર્તા અને એ બધો લાભ તો લેતા જ, પણ એ સેવાની અંદર જે હરિભક્તો હતા એ ગિરનારના જંગલમાં જઈ લાકડા કાપી આવે, સવારમાં ગયા હોય સાંજે આવે, પછી એને વેરણિયા હોય વેરે પાટિયા પાડે, સૂકવવાય પડતા હોય એટલે પ્રોસેસ બધી ચાલતી હોય. આમ આખો દિવસ તનતોડ સેવા જોઈ સંતો રાજી બહુ થતા કે છોકરો ડાયો, બધા સેવા બધાય કરતા હોય, બધા ઉપર રાજી થતા હોય, પણ થોડીક ભાવના વિશેષ હોય અને સેવા કરવાની એવી આવડત હોય એટલે તરત સંતોના હૃદયમાં સ્થાન મળી જાય. એમાં એક કેશવ ભગત હતા જૂનાગઢમાં, બહુ એકાંતિક ભક્ત રાજા, સ્થિતિવાળા. એ આ ધર્મશાળાના લાકડાની વ્યવસ્થા કરવાની જવાબદારી એમની હતી, જંગલમાંથી કપાવીને લઈ આવવાને વેરાવવાને એટલે સુધીની જવાબદારી એમની હશે. ખૂબ તપસ્વી, વૈરાગ્યવાન, એટલે જવાબદારી કેશવ ભગતની, એટલે બધા હરિભક્તો પાસે એ સેવા સોંપતા હોય લેતા હોય એટલે સહજ બધા હરિભક્તો કેશવ ભગત કે એ પ્રમાણે કરતા હોય, એમાં અર્જણ પણ એમાં સાથે, એટલે અર્જણ ભગતને અને એમની સેવા જોઈ અને કેશવ ભગતને એમ થયું કે આ કોઈ ભારે મુમુક્ષુ છે, એવી ચપળતાથી સેવા કરે છે, ફટાફટ, ઉંમર તો હજી કંઈ નથી, એમ 14, 15, 16, 17 વર્ષની ઉંમર એટલે કંઈ ન કહેવાય. કેશવ ભગત છે એમના ઉપર ખૂબ રાજી થયા અને કેશવ ભગતે પછી એક વખત બોલાવ્યા અર્જુન ભગતને, પૂછ્યું, એલા છોકરા શું તારી ઈચ્છા છે? તો કે સાધુ થવું છે, કે આ નાની મોટી સેવા, સંતોની સાથેનો યોગ એ બહુ ભારે સંસ્કારોનું કામ કરે છે. બે દિવસ પહેલાં એટલાન્ટાથી એક હરિભગત આવ્યા હતા, લાલજીભાઈ જારસણિયા, એમના દીકરા શ્યામ, એ વાત કરતા હતા કે શ્યામ જ્યારે નાનો હતો ને ત્યારથી એવું નક્કી કર્યું હતું કે એને સંતોના યોગમાં જ રાખવો છે, એટલે વેકેશન પડે ત્યારે કોઈ પણ આજુબાજુમાં મંદિર હોય તો ત્યાં સંતો હોય તો મૂક્યા, મને શ્યામની કોઈ ચિંતા નથી, હવે એનો માર્ગ બદલી જશે એવું તો કોઈ દિવસ નહીં થાય. કે હવે જ્યારે નાના હોય છોકરાઓ તો શું હોય, સેવા કરતા હોય, દોડી દોડીને સંતો કે એ પ્રમાણે કરતા હોય, પણ એ કરવામાં જે સંસ્કાર પડી જાય છે અને એ સંસ્કાર જ્યારે ઉદય થાય ત્યારે જીવમાં એટલું બધું બળ આવે. આપણે તુલસી ભગત ગોટી, ધર્મનંદન ડાયમંડના માલિક, એ ઘણી વખત યાદ કરે કે અમે જ્યારે આ સ્કૂલનું બાંધકામ ચાલતું ત્યારે એ ભણતા અને એમાં સ્લેબ ભરવાની સેવા હોય, 10મું અમારું ચાલતું હોય, પણ અમે સંતોની સાથે સ્લેબ ભરવામાં, હરિયા બાંધવામાં, લોખંડ બાંધવામાં, એમાં બધામાં લાગી ગયા હોય સેવામાં. શાસ્ત્રીજી મહારાજ આંટો મારવા આવે અને શાસ્ત્રીજી મહારાજ આંટો મારતા મારતા આમ જોવે છોકરાને જોઈને સામે રાજી બહુ થાય, એમાંય ક્યારેક રાત્રે એક વાગી ગયો હોય, ક્યારેક બે વાગી ગયા હોય. એટલે સ્વામી ઘણી વખત પોતાના હાથે છોકરાઓને નાસ્તા પાણી પ્રસાદ આપીને જમાડે. બસ સ્વામી આવે અને સ્વામીનું એ દ્રશ્ય, સ્વામી રાજી થતા હોય એ આજે પણ ભૂલાતું નથી. અને એ જે સ્વામી રાજી થયા એમના સંસ્કાર જીવમાં પડ્યા, એમના આધારે આજે એમનો સત્સંગ, સત્પુરુષના યોગ્ય કરી અને જીવમાં સંસ્કાર પડે છે એવું મહારાજે વચનામૃતમાં લખ્યું છે. એમની સેવામાં કંઈક કામમાં આવે, એમની સાથે હેત થઈ જાય, સત્પુરુષ એમના ઉપર રાજી થાય, આટલું જ કામ આપણે જો કરાવી દઈએ ને તો એમનો પૂર્વના જેટલા પણ સુકૃત હોય એ બધા ઉદય થઈ જાય અને એમનો માર્ગ છે એ આખો અધ્યાત્મનો માર્ગ થઈ જાય. આવા તો કેટલા બધા વિદ્યાર્થીઓ ને એમના સંસ્કાર. અહીંયા અર્જણ ભગતને પણ એવું થયું. કેશવ ભગત ખૂબ રાજી થયા, ગુણાતીતાનંદ સ્વામી રાજી, કાર્ય કરવાની શ્રદ્ધા, આવડત, સૂઝબૂઝ, શાંત સ્વભાવ, આ બધું જોઈ અને હરિભક્તો પણ રાજી થતા. સાથે સાથે ભજન સ્મરણ, ત્યાગ વૈરાગ્ય, ધર્મશાળાનું કામકાજ પૂર્ણ થયું. કેશવ ભગતે સત્સંગ કરાવેલો, એમણે વૈરાગ્યની વાતો કરેલી, અર્જણ ભગતને વધારે બળ મળેલું, એ પાછા વાક્ય આવ્યા. એમાં એક વખત ગુણાતીતાનંદ સ્વામી સોરઠમાં વિચરણ કરતા કરતા ઉનાથી હામા પર આવ્યા. હામા પરના ભક્તોને રાજી કરી અને સ્વામી બગસરા જતા હતા. બગસરામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. સ્વામીની ઉંમર 80 વર્ષની ઉંમર. સ્વામીની સાથે એક માધવચરણ સ્વામી કરીને સંત હતા અને બીજા એક માધવપ્રિય સ્વામી કરીને સંત હતા. આપણે બાલમુકુંદા સ્વામીના પ્રસંગો જોઈએ, એમાં માધવપ્રિય સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આમ ઉપર માળા ફેરવતા હતા અને બંને સંતો ત્યાં ગયા અને મહારાજની સાથે વાતો કરતા હતા અને વાતો સાંભળી. એ પ્રસંગમાં માધવપ્રિય સ્વામી એવો નામનો ઉલ્લેખ હતો. આ બંને સંતો ગુણાતીતાનંદ સ્વામીની સાથે સ્વામી ઘોડી ઉપર બેઠા હતા. ઉંમર મોટી, 80 વર્ષની, ચાલી ઓછું શકાય, લાંબો પંથ કાપવાથી સ્વામી થાકી પણ ગયા હતા. હવે 80 વર્ષે આટલા પંથ કાપવા, અને શરીરમાં અકળામણ ખૂબ થતી હતી. સંતો ભક્તોને પણ થાક લાગ્યો હતો. રસ્તામાં એક છાંયડાવાળી જગ્યા આવી, ત્યાં સંઘે વિશ્રામ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. બાજુમાં નાનકડો કૂવો હશે અને એ કૂવાના કાંઠે એક પાટલો ઢાળી ગુણાતીતાનંદ સ્વામીને પાટલા ઉપર બેસાડ્યા અને સંતોએ પાણી સિંચી અને શરીરે ચોળી ચોળી અને સ્વામીને સ્નાન કરાવ્યું. થાક ઉતરી જાય ને એટલે. થોડી વાર પછી સ્વામીને શરીર રાહત થઈ એટલે સ્વામી છે કે હાલો હવે નીકળશું ને એમ. એ વખતે બગસરા મંદિર સુધી સ્વામી આવ્યા અને કલાભાઈ સથવારા અને બીજા વેલાભાઈ સથવારા એ બંને જણા સ્વામીના દર્શને આવ્યા. બાજરાનો કૂણો પોંક એ પાડીને લઈ આવેલા, ગુણાતીતાનંદ સ્વામીને આપ્યો, સ્વામીના ચરણમાં મૂકી દંડવટ કરી અને પાસે બેઠા. બાજુમાં માધવપ્રિય સ્વામી હતા, એમણે એ પોંક છે ઠાકોરજીને ધરાવ્યો. એટલે કલાભાઈએ આગ્રહ કર્યો કે સંતો ધરાવે ને એના માટે લઈ આવ્યો છું, આપ લાંબો પંથ કાપીને આવ્યા છો, અત્યારે બીજું તૈયાર કરવા જશો તો વાર લાગશે, માટે મારી એવી ઈચ્છા છે કે સંતો બધા પોંક જમે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સારું સંતો, મોટી મોટી પોંક લઈ લ્યો એમ. એટલે કલાભાઈએ કહ્યું, ના સ્વામી, તમે પણ જમો એમ. સહેજે મનમાં એવી ઈચ્છા હોય કે ગુણાતીતાનંદ સ્વામી જમે, ભાવ હોય, અતિશય હેત હોય, સ્વામીએ કહ્યું, સારું અમે પણ જમશું. ગુણાતીતાનંદ સ્વામી, બંને સંતો સાથે બીજા સંતો પણ આવ્યા હશે, એ બધા સંતો પોંક જમ્યા. પછી સ્વામી બેઠા, કલાભાઈનું આવું હેત જોઈ અને સ્વામીએ વાત કર્યો કે કલાભાઈ, તમારે હવે છોકરા તો મોટા થઈ ગયા, ઘરનો વ્યવહાર બધો એ છોકરા સંભાળી લે એવા સક્ષમ પણ છોકરાઓ થઈ ગયા છે. હા સ્વામી, વાંધો નથી, છોકરાઓ બધા ડાયા છે અને બધું સંભાળી લીધું છે. એટલે સહેજે રાજી થાય ને કલાભાઈ, રાજી થયા કે હા સ્વામી, બહુ સારું, છોકરાઓ બધાએ તમારી દયાથી સંભાળી લીધું છે. એટલે સ્વામીએ તરત જ મૂળ મુદ્દા ઉપર વાત કરી કે તો પછી કલાભાઈ, તમે એક કામ કરો ને, હવે આ ઘરની પડોજણ સંસારની મોહમાયા મૂકીને સાધુ થઈ જાઓ. છોકરા મોટા થઈ ગયા હોય એટલે પછી બીજો કાંઈ વાંધો ન હોય, એમને તો કાંઈ સંજીવની હોસ્પિટલ હતી નહીં, કિયાડ સાહેબ દાંત કાઢે છે. એટલે પછી કલા ભગતને એમ થયું કે આલે આ તો ખોટા પોરા આવી ગયા, આપણે આપણને એમ હતું કે સ્વામી રાજી થઈને આશીર્વાદ દેતા હશે, પણ સ્વામી તો આપણને સાધુ કરવા માગે છે. એટલે પછી કલાભાઈએ રજૂઆત કરી કે સ્વામી, સાધુ થવામાં આમ મારે બીજો કંઈ વાંધો નથી, જેમ આપણે કરીએ સાધુ થવામાં સ્વામી આમ મારે બીજો કંઈ વાંધો નથી, પણ સ્વામી કે હું પણ કે થોડુંક કરજ માથે છે ને, એટલે હવે મારે કરજ હોય અને હું સાધુ થઈ જાઉં તો લોકમાં એવી વાતો થાય કે બાપાએ કરજ કરી છોકરા માથે નાખીને પોતે ભરી નહીં કે એટલે સાધુ થઈ ગયા, કે ઈ હારું નહીં કે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે જો એટલો જ પ્રોબ્લેમ હોય કે, તો સ્વામી બાજુમાં પુરુષોત્તમ દાસ સ્વામી હતા, એમને વાત કરી કે આપણે ઓલી પૈસાની થેલી લાવો તો કે રૂપિયાની થેલી લાવો તો કે આપણે ભગતનું કરજ ચૂકવી દઈએ, કે જો એ સાધુ થતા હોય તો. કે પૂછ્યું નહીં સ્વામીએ કેટલું કરજ છે, સ્વામીએ સીધું કીધું કે જો સાધુ થતા હોય તો કે આપણે એનું કરજ ચૂકવી દઈએ કે થેલી લાવો. કે એટલે સાધુ તો ઊભા થઈ અને થેલી લઈ આવ્યા. કલા ભગતને એમ થયું કે હેરાન થઈ જવું, આમાં તો બધું પાકે પાયે જ કામ છે. સ્વામીના મનમાં એમ કે આટલો બધો જીવ હેતાળ છે તો હવે ખેંચી લઈએ આપણી બાજુ એમ. પચાસ 60 વર્ષ તો થઈ જ ગયા હોય, છોકરાઓ મોટા થઈ ગયા, વ્યવહાર બધો સંભાળીએ કેવા સક્ષમ થઈ ગયા હોય તો. હકીકતમાં તો કલા ભગતને બિચારાને ત્યાગી થવાની ઈચ્છા ઓછી હતી, એટલે એમણે ફરી બાનું કાઢ્યું કે સ્વામી, એટલું બધી તમે ઓલું ન કરો, મારે ધર્મદાનું લેવાય નહીં, ઓણ છે ને ખેતરમાં શેરડીનો પાક બહુ સારો થયો છે અને એમાંથી આ વખતે લગભગ કરજ ચૂકવાઈ જાય કે અને જેવું કરજ ચૂકવાઈ જાય, કમાણી બહુ સારી થશે અને કરજ લગભગ ચૂકવાઈ જશે એવું લાગે છે, ને જેવું કરજ ચૂકવાઈ જાય એટલે વગર બોલાવ્યો સામે હું તમારી સેવામાં આવી જઈશ કે. એટલે સ્વામી સમજી ગયા કે બિચારાને છૂટે એમ નથી, હેત છે પણ વૈરાગ્ય નથી. કાલે કંઈક વૈરાગ્યની વાત આવી હતી ને, વૈરાગ્યને ઉપજાના હેતુનું ધર્મ જ્ઞાન, વૈરાગ્યને ઉપજાના હેતુનું વચનામૃત હતું. એટલે સ્વામીએ એમ કહ્યું કે તમને માયા ગળે વળગી છે કે કલાભાઈને. પછી બિચારા કલાભાઈ બિચારા શું બોલે, એ અરસામાં બગસરા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અરસામાં ગામડે ગામડેથી હરિભક્તો એ ઉત્સવમાં આવેલા, એમાં વાંકિયાથી દેવરાજ બાપા સંઘ લઈને આવેલા અને એમાં અર્જુન ભગત સાથે હતા. ત્રણ દિવસ સુધી એ ઉત્સવની અંદર રોકાણા. આપણે ઉત્સવમાં જઈએ અને અર્જુન ભગતને, દેવરાજ બાપા અને એ બધા ઉત્સવમાં આવ્યા, પણ એમને ઉત્સવ આખો અલગ. દેવરાજ બાપાની એવી એમ કે ટ્રેનિંગ કે જુવાનિયા જેટલા સાથે આવ્યા છે બધાને આપણે અહીંયા ઉત્સવ માણવા નથી આવ્યા, આપણે ઉત્સવમાં સેવા કરવા આવ્યા છે. એટલે જ્યાં મળે ત્યાં સેવામાં ગોઠવાઈ જવાનું અને એવી સેવા કરવાની, સેવા કરી અને જે સંતો અને ભક્તોનો રાજીપો મળે એ જ આપણો ઉત્સવ અને એ જ આપણી સંપત્તિ. બાકી સંતો ભક્તોના દર્શન થાય એ બીજી વધારાની, એમાંથી ટાઈમ રહે એટલું એ કરવાનું, પણ પહેલી સેવા. એટલે અર્જુન ભગત આવીને તરત સેવામાં જોડાઈ ગયા. આપણે જઈએ તો પહેલા ઉતારા પાણીનું પૂછીએ. હવે જૂનો સમય કે ઉતારા પાણી બધા આપણે કરી લઈએ બધી જગ્યાએ, ઝાડવા નીચે, બીજે ત્રીજે, અને ત્રણ દિવસ સુધી રાત્રિ દિવસ જોયા વગર અર્જુન ભગતે ત્યાં સેવા કરી. વળી પાછો ઉત્સવ પૂરો થયો એટલે ઘેરે જવાનું થયું. ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા, દંડવટ કર્યા, દંડવટ કરી અને અર્જુન બાપા પગે લાગ્યા. એટલે વાહે બીજા બધા ભક્તો છે એ દેવરાજ બાપા એ પગે લાગ્યા એટલે અર્જુન ભગતને એ બધા પગે લાગવા આવ્યા. પગે લાગી અને સ્વામી પાસે બેઠા એટલે સ્વામીએ સહેજે કહ્યું કે બહુ સેવા કરી આ વખતે તમે. એટલે દેવરાજ બાપા બોલ્યા, સ્વામી તમે રાજી થયા એટલે આવી ગયો અમારે બીજું. એમાં બાજુમાં કલાભાઈ સથવારા બેઠા હતા એટલે સ્વામી એમની સામે જોયું. આ બાજુમાં દેવરાજ બાપા, આ બાજુમાં કલાભાઈ સથવારા, સામે અર્જુન ભગત અને જાળિયાથી જેઠાભાઈ, જે આપણે ગઈકાલે વાત કરી હતી નિર્ગુણદાસ સ્વામી, એ પણ હતા. એટલે બંને યુવાનની સામે. એટલે સ્વામી આમ કલાભાઈની સામે જોઈ અને કહ્યું, કલાભાઈ એ તમે તો સાધુ થયા નહીં કે. સ્વામીનો સંકલ્પ હશે કે આ બગસરા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનને સમર્પિત કરવા, પણ તમે તો કંઈ થયા નહીં કે, પણ આ બે છોકરા છે ને એ સાધુ થશે કે. અને આ બંને છોકરા તો એવા સાધુ થશે કે સત્સંગની બહુ મોટી સેવા કરશે કે. એટલે દેવરાજ બાપા રાજી થઈ ગયા. એટલે દેવરાજ બાપાએ કહ્યું કે સ્વામી આ અર્જુનના માથે હાથ મૂકો કે. એટલે સ્વામીએ કહ્યું કે એમની માથે અમારા હાથ જ છે કે. પછી સ્વામી બોલ્યા કે તમે બે છે ને ભણજો કે, ખૂબ ભણજો કે, હવે અર્જુન ભગત તો ગામમાં સ્કૂલ હતી નહીં, નિશાળ હતી નહીં, ભણ્યા નહોતા, અને સ્વામી એમ કીધું કે ભણજો તમે બે. એટલે દેવરાજ બાપાએ કહ્યું કે સ્વામી હવે તો તમે માથે હાથ મૂકી અને આ અર્જુનને એવા આશીર્વાદ આપો કે એને થોડીક શું છે કે ભણવામાં ઓછી એમ કે બુદ્ધિ હાલે છે, કે એટલે જાડી બુદ્ધિ છે એવા શબ્દો વાપર્યા. તો તમે જો માથે આશીર્વાદ મૂકો ને તો એને ભણવાની જરૂર નહીં, એમ ગામડામાં સ્કૂલ તો છે નહીં, એટલે તમે આશીર્વાદ આપો તો એને ભણવાની જરૂર નહીં. એટલે સ્વામી બોલ્યા, માથા ઉપર હાથ મૂકી, અર્જુન ભગતના માથા ઉપર હાથ મૂક્યો. હવે એ સ્પર્શ એમને યાદ રહી ગયો હશે. 80 વર્ષના ગુણાતીતાનંદ સ્વામી વૃદ્ધ શરીર હશે, સ્વામીનું હામળિયું શરીર, અને સ્વામી આમ માથે હાથ મૂક્યો છે, અર્જુન ભગતે આમ મસ્તક નમાવ્યું છે. એ સ્પર્શ એ સત્પુરુષના આશીર્વાદ, એમના હૃદયમાંથી જે સરી પડતા હતા શબ્દો, એ બધા એમના જીવનની અંદર કોતરાઈ ગયા. સ્વામી એવું બોલ્યા, સ્વામી કે આ અર્જુન તો છે ને બહુ મોટા અનુભવી થશે, કે અને એમને અમે જે કહ્યું ભણજો ભણજો, એ અમે આ લોકની વિદ્યા ભણવાનું નથી કહ્યું, કે એ તો અમે બ્રહ્મ વિદ્યા ભણવાનું કહ્યું છે, અને અમારી બ્રહ્મ વિદ્યા એ એવી તો ભણશે કે વગર ભણે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહેવાશે. કેવડા મોટા આશીર્વાદ! શ્રોત્રિય એટલે જેમણે તમામ શાસ્ત્રો એમનું શ્રવણ કર્યું છે એને શ્રોત્રિય કહેવાય. તમામ શાસ્ત્રો જેમના રહસ્યને સમજી લીધા છે એ શ્રોત્રિય કહેવાય. તમામ શાસ્ત્રો જેમના જીવનમાં આચરણ રૂપે આવી ગયા છે એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. શાસ્ત્રોને ભણવા એ એક વાત છે, શાસ્ત્રોને હૃદયમાં ધારણ કરવા અને જીવનમાં ઉતારવા એ બીજી વાત છે. એક આદર્શ સદગુરુની અંદર જે લક્ષણ હોય એવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપી દીધા, કે ભણશે ને એ તો અમારી બ્રહ્મ વિદ્યા ભણશે, કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ થશે. પછી સ્વામી આટલેથી અટક્યા નહીં, સ્વામી આમ કોળમાં આવી ગયા છો અને સ્વામીને આમ બહુ લાંબુ દેખાતું હશે. પછી સ્વામી બોલ્યા, અને એ તો સાધુ થઈને પછી જૂનાગઢ મંદિરના મહંત થશે, કે ગુણાતીતાનંદ સ્વામી નક્કી કરતા ગયા હતા. અને પછી જેઠા ભગતના માથા ઉપર સ્વામીએ હાથ મૂક્યો અને કહ્યું કે આ છોકરો પણ ખૂબ સારા સાધુ થશે. કલાભાઈ આ બંને ખૂબ ડાયા અને અનુભવી સાધુ થશે. બાલમુકુંદ સ્વામી, સત્સંગ, મહારાજશ્રી એમની ખૂબ સેવા કરશે. આવી રીતે સ્વામીએ બંનેને આશીર્વાદ આપ્યા. દેવરાજ ભગત, દેવરાજ બાપા એ તો રાજી રાજી થઈ ગયા કે હવે વાંધો નહીં, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ, સ્વામીએ ભણવા જેવી બ્રહ્મવિદ્યા, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ થશે એવા આશીર્વાદ, અને સાથે સાથે મોર પણ મારી દીધી, જૂનાગઢના મહાન પણ થશે, કે અને બહુ મોટા અનુભવી થશે, કે એટલે દેવરાજ બાપા સંઘ લઈ અને પાછા વાંકી આવ્યા. અર્જુન ભગત છે એમને સાધુ થવાની ઈચ્છા તો ઘણા સમયથી, પણ કોઈને કહી નહોતા શકતા. કેશવ ભગતને હળવી હળવી વાત કરી, આ બાજુ દેવરાજ બાપા પણ બહુ સ્પષ્ટ રીતે વાત ન કરે, ધીરે ધીરે ધીરે ધીરે પોષણ કરે એમ, કારણ કે પરિસ્થિતિ જાણે ઘરની. એમાં ઘેરે પિતા કાળાભાઈએ આક્રો સ્વભાવ અને લગ્નની વાત કરી. 19 વર્ષની એમની ઉંમર છે. અર્જુન ભગતે આનાકાની ઘણી કરી, પણ પહેલેથી કયાગ્રા સ્વભાવના એટલે બહુ જાજુ તડને ફળ કરી ના ન પાડી શકે, અને પિતા થોડા આકરા સ્વભાવના એટલે કીધું એ પ્રમાણે થવું જ જોઈએ. કે થોડી ઘણી આનાકાની થઈ, પણ અર્જુન ભગતનું કશું ચાલ્યું નહીં. મનમાં અતિશય વૈરાગ્ય, પણ એમ છતાંય એમના લગ્ન થયા. હવે દેવરાજ બાપાને એમ થાય ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા છે, અને આ અર્જુન ભગત તો ઘોડે ચડી ગયા. કે પણ હજી અર્જુન ભગતે દેવરાજ બાપાને વાત નહોતી કરી કે મારે સાધુ થવું છે એમ. કેશવ ભગતને એકને કરેલી. પછી થોડો સમય ગયો, દેવરાજ બાપા બહુ આમ કે ધીરજવાળા. દેવરાજ બાપાનું કામ એમણે ચાલુ જ રાખ્યું, સત્સંગ કરાવે, વૈરાગ્યની વાત કરે. અને એક વખત અર્જુન ભગત છે એમણે હૃદય ખોલીને વાત કરી કે બાપા, મારે સાધુ થવાનો સંકલ્પ તો 4 વર્ષથી છે, પણ હું કોઈને કહી નથી શકતો. કે બાપા કીધું, પણ તમારે લગ્ન થઈ ગયા ને હવે તો? કે બાપા, મારી ઈચ્છા નહોતી, પણ આવી રીતે આમ થયું. મેં ઘણી આનાકાની કરી કે હમણાં ખમી જઈએ, ઠેલાવવાની ટ્રાય કરી. બાપા કે, પણ તારે સાધુ થવું તો મને કહી દેવું તું ને? કે પણ બાપા, હું બોલી ન શીખ્યો. કે એટલે દેવરાજ બાપાએ કહ્યું, કંઈ વાંધો નહીં મહારાજ, હું હારાવાના કરશે, ધીરજ રાખો. કે બધું સરખું થઈ જશે, આપણે ભજન કરવું, મહારાજને યાદ કરવા, ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરવા, અને મનમાં ઈશક રાખવો કે મહારાજ તમારા સુધી પહોંચી જવું છે. કે ગુણાતીતાનંદ સ્વામી આપણને કેવા આશીર્વાદ આપ્યા છે, આપણે એવું થવું છે, એવું લક્ષ બાંધવું. અને અર્જુન ભગતને એમ થયું કે હવે ગુણાતીતાનંદ સ્વામીએ જે બગસરામાં આશીર્વાદ આપ્યા હતા ને, એ પ્રમાણે જ રહેવું છે ને એ પ્રમાણે જ જીવવું છે. દિવસો ગયા, અર્જુન ભગત ઘરમાં હવે અકળાવવા માંડ્યા, કારણ કે મનમાં નક્કી થઈ ગયું કે હવે આમ જ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો યાદ આવે રાખે, સત્સંગ કરેલો અમરેલીમાં, જૂનાગઢ ગયા હતા ત્યાં બગસરામાં, કે સ્વામીએ એવું કહ્યું છે કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, લક્ષ્યને સિદ્ધ કરી લેવું ને કાં શરીર પાડી નાખવું, નહીતર આ સંસારની અંદર આ શરીર ક્યાંય ખોવાઈ જશે. અર્જુન ભગતે લક્ષ્યને હાંસલ કરવાનું નક્કી કરી લીધું. કુટુંબમાં પ્રતિકૂળતાઓ ઘણી હતી, હવે તો સહેજે બે પક્ષેથી પ્રતિકૂળતાઓ આવે, લગ્ન થઈ ગયા એટલે. અર્જુન ભગતને એમ થયું કે હવે ઘેરેથી ભાગી જઈએ, કે એમના વિચારો ચાલવા માંડ્યા. અને એક દિવસ વહેલી સવારે ઊઠી કોઈને પૂછ્યા વગર અર્જુન ભગત વાંકિયાથી ભાગી નીકળ્યા. મનમાં એકમાત્ર રટના વહેલું આવે જૂનાગઢ, જૂનાગઢ સિવાય ક્યાંય અટકવું નથી, ઊભું રહેવું નથી. ગુણાતીતાનંદ સ્વામીની પાસે જઈ અને પોરો ખાવો છે. હવે વાંક્યાથી જૂનાગઢ 80 કિલોમીટર થાય, સતત 18 કલાક ચાલ્યા. કેટલા? 18 કલાક વાંક્યાથી ઉપડ્યા નોનસ્ટોપ. વચ્ચે ક્યાંય પણ પોરો ખાવા કે પાણી પીવા પણ ઊભા ન રહ્યા. અને જૂનાગઢ મંદિરમાં આવી એમને પહેલાં દર્શન યોગેશ્વર દાસ સ્વામીના થયા, ગુણાતીતાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર મહારાજના સાક્ષાત્કારી સંત યોગેશ્વર દાસ સ્વામી. એમનું પણ જીવન ખૂબ ભવ્ય હતું. ક્યારેક અનુકૂળતા મળશે ત્યારે એમના પ્રસંગો પણ લઈશું. એમના દર્શન થયા, દંડવટ કરીને અર્જુન ભગત એમની પાસે બેઠા. શરીરનો અને જીવનનો બેયનો થાક ઉતરી ગયો, સંસારનો પણ થાક ઉતરી ગયો. જૂનાગઢના જોગી એમની નિશ્રામાં અર્જુન ભગત આવ્યા અને પછી રજા લેવામાં કેવા કેવા પ્રસંગો બન્યા એ બધા પ્રસંગો આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે અર્જુન ભગત એમની તીવ્ર મુમુક્ષુતા સંતોને રાજી કરવા માટેની સેવાની સૂઝબૂઝ અતિ ઉત્સાહ ધગસ એવા તમામ ગુણો આપણા સૌની અંદર આવે એવી સદગુરુ નારાયણદાસ સ્વામી, સર્વે ગુણાતીતાનંદ સ્વામી આદિક સર્વે સંતો અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગામ ધરમપુર ખાખરિયાના, હાલ અમદાવાદમાં રહેતા શાસ્ત્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર એવા જયંતીભાઈ તથા નાગરભાઈ તથા ભરતભાઈ પટેલ એમના પરિવારમાં આ ત્રણેય ભાઈઓ અને એમના બે બહેનોને, બૈરાઓને, એટલે બહેનો એટલે બૈરાઓને કોરોના થયો છે અને હોસ્પિટલમાં સારવાર ચાલે છે. તો મહારાજ એમને જલ્દી રિકવરી કરાવી દે. બંને ત્રણેય ભાઈઓ ખૂબ શાસ્ત્રીજી મહારાજની સાથે આત્મીય ભાવે જોડાયેલા, સંતોની સાથે આજે પણ જોડાયેલા છે. તો એ બંને ત્રણેય ભાઈઓને અને એમના ઘરના બહેનોને એ બધાને જલ્દીથી રિકવરી થાય. સાથે અક્ષર નિવાસી લવજીભાઈ તુલસીભાઈ પટેલ, વિમલ પાવડરવાળા 81 વર્ષની ઉંમરે અક્ષરવાસી થયા છે. મહારાજ એમના આત્માને પોતાની મૂર્તિનું અક્ષરધામને વિશે સુખ આપે એ નિમિત્તે આપણે 2 મિનિટ ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ